પણ છેવટે બધા બ્રાહ્મણો ધર્મ શું કે છોકરા ને ગાડી આપતી વિચાર્યા કરે દસ ફેર પુરુષ તરીકે બહુ હાઈ લેવલ ના હતા એમનામય આ પેલું પેસી જાય સગાવાત એમનામય સગાવાત પેસી જાય એમને શું સગાવાત પેસી જાય સ્વામી એમ કે અમે એવી સૂચના કરી જયારે આ પ્રશ્ન જયારે ઉભો થયો ત્યારે પેલા એ ત્યાગીઓને જ ગાદી આપવાની હતી પણ એમાં મુક્તાનંદ સ્વામી એમને એવી વાત કીધી કે આ અમને બહુ અનુકૂળ નહીં રહે અંકુશ માટેનું છે એટલે પછી મહારાજ એના જે ઈચ્છારામભાઈ અને એ રઘુવીર અંકુશ માટે બેને બોલાવીને પછી એક જ અંકુશ માટે અંકુશ માટે જો ત્યાગીઓ ના આપણો ત્યાગી અંકુશ વગર ના થઈ જાય અને પેલા ગાદીપતિ એકલા નંબર સાંભળ્યો તો એ અંકુશ વગર ના થાય બેવને સામ સમય અંકુશ માં મૂક્યા ફક્ત વિચારસરણી સારી કરેલી બધી નથી આ લોકો જે પ્રમુખ સ્વામી ની વાત છે ને કારણ કે મારા નું કેવું જ હતું કે કૃષ્ણ નું માળા ફેરવું છું કે પણ કૃષ્ણ ને ભજવાથી ફાયદો ના થાય છે શું કે કૃષ્ણ ભગવાન ની માળા ફેરવું છું કે એટલે પોતે કહેતા મંગળ રૂપ પ્રગટ ને મેલી પરોખ ને ભજે જે પ્રાણી તપ તીરથ દેવ ને ડેરા મન ના તળે મસાણી એટલે પ્રગટ જે હોય ને આજે કૃષ્ણ કરતા જે આજ પ્રગટ હોય તે લાભકારી થઈ પડે એ એમનું કહેવાનું હતું મંગળરૂપ કહેવાય પ્રગટ ગયા એને શું કરવાના ગયા એ તો ગયા અહીંથી ગાડી બધી નીકળી ગયો ઘેર ઘેર ગયો આપણે શું લેવા ગયા ખાલી નામ સંભાળે તમને ફાયદો થાય કે ભાઈ સારા માણસ હતા સંભાળો તો સારો ફાયદો થાય તમને સારો માણસ સંભાળો નુકસાન થાય બીજું શું આપણે આપે કેટલું આપે એ તો અહીંયા હાજર હોય તે જ આપે મંગળ રૂપ પ્રગટ તે અમે હાથી ચાલુ કરી પણ તે એના પ્રગટતા પ્રગટની શક્તિઓ નથી રહી ને કોઈ જાતની પ્રગટની શક્તિઓ રહી સૌથી પહેલાં પહેલાં પ્રગટ થતે પેલા દર્દી હતા તે જાગા અને પ્રાગા હા જાગા અને પ્રાગા હા પછી એમને પેલા ભાદરણ વાળા ભગવાન કઈ ગોટકો આપ્યો ને એમને અજમાયો ત્યાં અમને અજમાયો નહીં ફક્ત એમને આજે તો દાદા અત્યારે મૂર્તિમાન થાય છે કે એમને અજમાયો કારણ કે બહુ વિશાળ મંદિરો બધા કરી ભગવાન તો સન્માન બિલકુલ ઢોલ મારો દે કશું એ જ એમને ગજાનંદ સ્વામી નું એ જ છે મોટા મોટું સરખી કે નિર્માણ એટલા બધા થઈ જાય છે કે ધૂળ ધૂળ જેવા થઈ જાય લોભ લોભ ને લોભ બધો એ મંદિર એવડું મોટું મંદિર તોડી ભાઈ સાફ થઈ ગયું બેસી ગયું બધું છોકરી હતી ને એમના પિતરી એ છે કોઈ આઠ દસ પેઢી એ ભગવાન ને કહે છે કે આ નાયણગીરી દેવીને મારી જોડે વિવાહ કરો કે નાયણજી એમને ભગવાન નો છોકરો અને બેબી હતી ભગવાન કહે છે ભાઈ એ તો પૂછવું પડે મારે કહે છે પણ એમને રીસેટથી પોતાના છોકરાને છોડી પોતાનું કુટુંબી માગે છે તો રીસેટથી કે તમારે પૂછવું પડશે એમને એને બાને શું મારે કશું તો નહીં કે છે પણ બાને પૂછવું પડશે ભગવાન થઈને એક ચંપલ શું પહેરો છો આપડા કહેવત હતી પેલા એક જોડું ના પહેરવા દે બીજે જોડે બીજી હિંસા થઈ જાય એટલે એક જોડું પહેરે તો ખોટું કહેવાય હતા શું એટલે એમને કહ્યું કે ભાઈ મારું બીજું ચંપલ જળ્યું છે તે એક જળ્યું છે એકનું રક્ષણ થશે એકનું રક્ષણ થશે કે છે ના બીજી બધી બહુ રીતે અને ચોર આવ્યા ને ના તો ધારિયા હું થયો ધારિયા બે આ થયા ધારી લીધા હતા પણ આ પર કપાઈ ગયા બધી મારા ગરીબ વગેરે આમ આમ થઈ ગયા હતા પૈસા ના બહુ લોકો એ પાંચ બધા ઘંટીઓ અને ઘંટીમાં એક ઘંટીમાં એક પુરુષ બેઠો હોય એક સ્ત્રી બેઠી હોય ગમે તેનો પુરુષ નિર્ભય ધની સ્ત્રી બે દયા કરે જયારે સમય આવે ને ત્યારે તો બબે હજાર માણસ રસ્તે થાય ને અને તે દહીણું બહેણું બધું ઘરનું પછી અને બજારમાં ખાંડ બાંડ લેવા આવવાની હોય તો બધા બધા એમના ફોલોઅર્સ બધા ખરા ને ભગત એ ને એ પોતે એક ટોપલો માથે લઈને આવે માથે ટોપલો ફળ લઈને જવાનું તો માથે ટોપલો લઈને જાય તેને વાંધો નહીં કશું સમય એમાં 1000-2000 માણસ જેવું થાય રાસલીલા હોય રમાય આ તો તે કૃષ્ણ ભગવાન જેમ લીલા રમતા ને એમ ગોપીઓ જોડે લીલા રમ અને તે આપણા બરોડા સ્ટેટ થયો ને તે અને બધા ત્યાંથી બધા મોટા ઓફિસરો બધા આવે ત્યાં આગળ બે આવે ખુશીઓ મૂકે નાયબ દિવાન બાયબ દિવાન બધા એન્જોય કર્યા ઉત્તમ ભગવાન સંતો ને સુખ પમાડે આવું ગાયું અને એ પાછા છે મારા પછી ફેરવતા ભાઈ એટલે મારા જવાનું મગજમાં સી ચડે બધી એમાં તું ભગવાન છું તો આ બધા લોકો ગાય છે તું મારા મારા કોની ફેરવું છું કહ્યું મારા જવાનું તો મગજ ખી જાય મેં પૂછ્યું મેં કહ્યું તમે કોની મારા ફેરવશો ભગવાન થઈ ગયા કારણ હું કૃષ્ણ ભગવાન ફેરવું છું ભાઈ કે તમારે કિનારો ચારે આવે તમે કૃષ્ણ ભગવાન પેલા ને બસતા પેલા પેલા ને બધે ચાર પાર કિનારો ચારે આવે છે અને કિનારા વગર નું છે દરિયામાં પડવું શું કામ જેને કિનારા ના દરિયામાં પડીએ નું કામ આવીશું બધું ગોષ મળતા આવે બધું આમાં આધ્યાત્મિક જેવું કશું ના મળે આમાં બધું સંસાર રહી ગયો તમે તેવું ગાળો દેવો મારો આપડા ગુરુ નીચે દરજી ગુરુ ને ગુપ્તપાઠ એટલે શું છે કઈ પેલું છે આવી રીતે વર્તન કરવું એવો ગુપ્ત કા મહારાજે જેમ આપેલી આપી છે ને પેલી મહારાજ નથી આપી પેલી આવું વર્તન કરવું આવું વર્તન કરવું શિક્ષાપત્રી એના જેવા નવો ગુટકો અને કઈ ઉપરથી કૃપા ચાલુ આવતી છે કૃપા ગુરુઓની ગુરુમુખી કૃપા ખરી જો ને યોગી મહારાજ કેવો હતો રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી કે છે કે આ દેહાધ્યાસ છે, મનોધ્યાસ છે, એ કઈ રીતે છૂટી જાય? દેહાધ્યાસ મનોધ્યાસ એ છૂટી કેવી રીતે જાય? જેનો છૂટી ગયેલો હોય ને તેની પાસે જઈ એટલે જોઈ જોડે જે એમાં રખડેલા હોય દેહાદ્યાસમાં ભટક ભટક કર્યા હોય ત્યાં છૂટાય નહીં. કે છે એટલે જ અમે આવ્યા છીએ તો અમારો હોય છોડી આપો હોય. જ્ઞાની પુરુષ ની પૂઠે પડવું પડે થોડી વાર. શું પડવું પડે? પણ એ થોડે હાલે, તમને એ તમને થોડે હાલે, બીજો કોઈ થોડે હાલે નહી. દેહાધ્યાસ મનોધ્યાસ ત્યાં સુધી આ બધી જ ઘટમાળ ગમે એટલા જપ કરો તપ કરો કશું વળે નહીં. કે એનું ફળ વાળું છે બધું, આ જપ તપ ત્યાગ ત્યાગ બધું ફળ વાળું છે. ખેતરમાં આપણે બી નાખીએ એટલે પાછું ફળ આવતા સુધી આપણે એનું પાછું ડુંડા લેવા સુધી રહેવું પડે. દેહાદ્યાસ ગયો કે મનોદ્યાસ ગયો બધું ગયો મોટો પ્રશ્ન કહેવાય. દેહાદ્યાસ તમને દેહાદ્યાસ હશે ગડબડ નહીં હોય મને લાગે તમને કરો હોય છે બધાને હોય કે છે બધાને હોય કે છે પાછો બ્રાહ્મણ છું, પાછો બ્રાહ્મણ છું, બ્રાહ્મણ નો અધ્યાસ દઈ ગયો, પાછો હાઠવણ નો શું કરો હેઠવણ નો શું તે અધ્યાસ દઈ ગયો, આ છોકરા નો બાપ થયું તે અધ્યાસ દઈ ગયો, આ બાઈ નો ધણી થયો તો અધ્યાસ દઈ ગયો. કેટલી જાતના લફડા છે? મારા કાકો થયું અને મામા થયું અને ફુવો થયું, કેટલા લફડા છે? નથી લફડા છે. આ જ અધ્યાસ છે, દેહાધ્યાસ. આ જે તમે નથી તેને માન માન કરો તે દેહાધ્યાસ. એ જ મારો અધ્યાસ. દેહ થી ના માનો, મન થી માનો તો પછી મનો અધ્યાસ રે. એ કે છે કે આ દેહાધ્યાસ ને મનોધ્યાસ નું જે કનેક્શન છે એ મન થી એ છૂટતું નથી, તો મન થી એ મન થી છૂટે કેવી રીતે, પર કેવી રીતે થવાય? પણ જાણતા જ નતા ને તમે, તમે ત્યાં સુધી જાણતા હતા કે હું જ છું. આ એક જ્ઞાન જ નતું, એ સમજણ જ નથી તમે. જો જ્ઞાન, જ્ઞાન તો હંમેશા આવ્યા પછી. આપણે બે શિષ્યો હોય અહીંયા આગળ, એક મકણ મારવાની દવા હોય અને બીજી વિટામિન હોય તે એના જેવી ચીચી હોય. જો બે પ્રવાહી છે, ચીચી હરખે રંગની છે, પણ પછી તમને એમ કે ભાઈ આ મકરમારી દવા છે તો બાળો ખરા ખબર પડ્યા પછી ના કહેતો હતી જો હતી જાણો ને ત્યાં સુધી આવી જાઓ. એટલા દેહાદ્યાસ જાણ્યો નથી ને ત્યાં સુધી ભટક ભટક કર્યા કરો. દેહાદ્યાસ શું છે એ જાણ્યો નથી. શું નામ કહ્યું? વજુભાઈ. હું વજુભાઈ છું. કેટલા વર્ષથી એનું એક પીસ પીસ કર્યા કરો. બીજા વખત અમે ગયા ત્યાં ચંદુભાઈ ના હોય, ચંદુ પીસ પીસ કર્યા કરો. એમને કે આ સાચી વાત છે ખોટી વાત છે? આ તો વ્યવહારમાં ઓળખવા માટેનું નામ છે. દુકાનનું નામ આ દુકાન છે ને એનું નામ વધ્યું ભાઈ, પણ તમારું કોણ? તમે બેઠા છો, તમારું નામ શું? આ દુકાન માં તો છ ભાગ્યા ભર્યા, તેમાં તમે એકલા કાઢી પડે, હું મારું છે મારું છે, તેને લડવાડ થાય પછી. અમારે તો છ ભાગીદાર, આ દુકાન એટલે માં છ ભાગીદાર. અને તમે કહો મારે હું જ છું, એટલે પછી પેલા બીજા ભાગ્ય હરી કરે કે તારે એકલા ને છે. છ ભાગ્યોમાં પાછા શાદી કરે તારે છ ભાગ્યા વાળી આ બે કંપની ભેગી થાય, તો પછી એ એસોસિએશન ચાલ્યું પછી બાર બાર ભાગ્યો, પછી લડમ લડા તોફાન બધું. એટલે આ દેહાદ્યાસ થયેલો છે, એ બધું છોડાય લઈએ તમને. કોઈ અવતારમાં દેહાદ્યાસ છૂટે નહીં. એ ભાગ્યા કયા છો એમ પૂછે, એ કયા છો ભાગ્યા? બે ભાગ્યા છે, પાંચ નથી ભાગ્યા, એ બે ભાગ્યા છે. પાંચ તત્વ છૂટા પાડ્યા લોકો એ, બરોબર ને? એક જળ જળ જળ તત્વ છે, તેમાં શું શું આવી ગયું? આ પાણી, વાયુ, પૃથ્વી, આકાશ વગર, અને આકાશ બીજું તત્વ. આ બે તત્વ એ બીજું તત્વ ચેતન, જે તમે પોતે છો. ચોથું તત્વ કાળ, કાળ કાળ આ કાળ છે કાળ. પાંચમું તત્વ એથી તમારે જવું હોય તો કોણ લઈ જાય? તે લઈ જનારું તત્વ છે. એમ તો લઈ ગયા પછી તો આપણે બેહવા ના દે તો કોણ બેહાડે? બેહાડનારું તત્વ ને. આ બધા છ ભાગીદાર છે. આકાશ કે છે ભાઈ મારી જગ્યા, આ છ ભાગીદાર કે મારો ધંધો માંડવો છે, તો આકાશ કે ભાઈ જગ્યા બધી મારી. શું કે છે? જગ્યા મારી, જગ્યા બધી મારી. આકાશ જગ્યા આપ્યા ને બદલો ભાગીદાર. પછી પેલું જળ તત્વ છે ને, તે કે છે બધી જ વસ્તુઓ બધી મારી કે છે. શું કે છે? તમારી જરૂરિયાત વસ્તુ અમારા દુકાનમાં જે છે એ બધું મારું લઈ જવાનું, કાર્તિક મારું માથે નહીં કે છે. કાર્તિક વસ્તુ જુદી, પાછી મેનેજિંગ વસ્તુ જુદી. અને આત્માને શું કરવાનું છે? આ બધાનું નિરીક્ષણ કરવાનું, દેખભાળ કરવાની. શું કરવાનું છે? એનો ભાગીદારી એટલા પૂરતી હતી, દેખભાળ કરવા પૂરતી. એને બધે ચોટી પડવા મારું છે, મારું શું મારી વડે વડે ચાલી છે. મન અને આત્મા એનું દર્શન કરવું હોય તો તે કઈ રીતે થાય? મન અને આત્મા નું દર્શન કરવું હોય તો એ કઈ રીતે થાય? એ બધું અમે કરાયેલું ને, તમારે જે કરવું હોય તે, તમારે જે જોવાનું હોય તે બધું અમે જણાય. અમારે અહીંયા આ જાય કરવું જોઈએ, પછી મારી કૃપા ભગવાન ઉતરે એટલે ઉતારી દઈએ. મન કરે પણ એકલા જ્ઞાની પુરુષ એકલા જ આ દુનિયામાં એક એવા હોય કે મન શેનાથી બન્યું જોવાને, પછી કોઈ જોવાને કરે નહીં મન ને. જયારે જુઓ ત્યારે કે હા, અમારે તો અમારા ભાઈના માસી આવું આવું છે કે ત્યાં આવું કેમ ભૂલી જતા નથી? અહીંયા પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે ને, પોતે કોણ છું એ જ ભૂલી ગયો. કેટલી બધી અજાયબી, પોતે પોતાથી અજાણ થયો એ કેટલી અજાયબી છે. હવે એની સાથે સામેલ થયું હોય તો પછી તમારે કોઈ બીજી ગોધિયા જઈને દુકાને જવું પડશે નહી. જય નથી. આ વસ્તુ લોકોને જાણ્યામાં આવે, જાણ્યામાં જ આવે. પબ્લિક આની એટલું પુણ્ય જ જાગ્યું નથી, એમને એવું પદય મળે એવું નથી. પબ્લિક તો આ જે ધર્મ છે ને એ જ ચાર્યા કરે, એટલે બહુ થઈ ગયું. તો ઈવન લોકોને ગમે બધું તો પરવસ્તા નહીં લાગતી, લાગે સાચું કરો તમે દીકરે. જંગલ માં બધી ભીખ માગે તો એવું આ સંસાર. અમારા રાજા છોકરો શું નથી, એ કેમ ગમે આવું, આવો સંસાર કેમ ગમે? ફરી આવે તો કઈ ગયો બિહાર ત્યાં છૂટાય થોડી મોક્ષ તારા જો હવે નથી રહેવું તો પછી ભૂલી જાય પાછું બોલાવી ભૂલી જાય. માર ખાય ને પછી ભૂલી જાય, માર ખાય ને ભૂલી જાય, એનો મોહ કહેવાય, મોહ એનું નામ કહેવાય. શું બાકી માર ખાતો નથી કર્યું, આ નથી એવું કહેવાય. પછી સ્ત્રી પાસે કુવા માર કર્યો અમારે શું ચૂસવાનું છે? અંદર ગંધવાડો છે, અઠવાડો છે. આ સંસ્થાનું વર્ણન જો જ્ઞાની જ્ઞાની પુસ્તક પાસે વાંભળે, વર્ણન તો વર્ણન વાંભળે તો ગોળો થઈ જાય. મારા આ તો અંધારા અંધારા બધું ચાલ્યા કરે. સંસાર નો દોષ નથી, સંસાર તો બિચારો સરસ છે. તમારી સમજણ ના સુધી સંસાર શું કરે? તમારી સમજણ સુધી તમે જ માની બે વસ્તુ નામ કહેતો. હું જ બધું ભાઈ, હું બ્રાહ્મણ, હું આઠ વેર નો, પાંચ વેર નો, મારો સસરો છું, મારો મામા છો, કાકો છો, માની બેઠા, હું જું માની બેઠા, એમાં સંસાર નો શું થઈ? તમે કહ્યું એવી રીતે નહી, અમે વ્યવહાર થી કહીએ. શું કહીએ? વ્યવહાર થી ઓળખવા સાધન, ઓળખવાનું જ સાધન, બીજું કઈ સાધન નહીં. ખરેખર કાકા હોતા નથી, ખરેખર કાકા થયા પછી આપણને કાકો થવા દે જ નહીં કોઈ. ખરેખર જો આપણે કાકા આવે ને તો આપણને કાકા ના થવા દે. ખરેખર કાકા હોતા વ્યવહાર ઓળખવાનું સાધન કે આ કાકા થાય, મામા થાય, વ્યવહારમાં ખરેખર રીતે નહીં. તમને ગમે વાત બધી કઈ કઈ જાત્રા ભૈયા? એક સત્સંગમાં છે તે તુહી તુહી કરવું પડે. એક સત્સંગ પૂરું થાય તો તુહી તુહી તુહી. તો મને તુહી તુહી અમુક ઉંમરમાં થયું હતું. પછી મને વિચાર્યું કે તું બે જુદા અક્ષરો હતા ને આનંદ કરતી હતા જ ને, એમાં શું નવું કાઢ્યું થઈ ગયું? તુહી તુહી એ તો તું ને હું બે છીએ જુદા. અનંતકાળ થી આનું હશે શું છે? હું હિ સ્વાદી કરવાનું છે. શું ફરી કરવાનું છે? હું જ છું બધે એ ફળવાનું. તું બાવા બધા બધા ગાગા કરે છે કોને કે છે લાવું આ તું બધા બાવા તુહી તુહી ગાય છે કેમ તુહી તુહી થાય તો બહુ શાંતિ વાળે પણ તુહી તુહી થયું નથી લોકો ગાય એટલે એ ગાવા લાગે તુહી તુહી ભગવાન કઈ કાઠી માં આવે નથી એ ગાણે કે લાડવા વખત કઈ બોલતો નથી બો આપડે આશીર્વાદ આવ્યો તો બોલી જાય ચટ તુહી તુહી બધી એટલે ભગવાન કઈ કાઠી માં આવે નથી મને તો તુહી પસંદ ના પડી તુહી એમ તું કે જુદો કે હું જ છું બધે હું જ છું બધે બધે જોવા છું તો ઉહી કેવું હું જ છું અને તમે જ છો બધે પણ આ તમને બંધ નથી તેનો શું કહું છું મને એ બંધ થઈ ગયું તમને બંધ એવું કરાવડાવું પછી તો આ બીજી શું છે પછી ઉપરી ના રહેવાનું ભગવાન સુધી સુધી સુધી હવે ગળી ભરી ચડે ગળી ના ચડે ત્યારે ચોકડી પોહાય એવું બધું બૈરી ધણી હતવો પડે ને એટલે એથી બધા હતવો પડે શું ચલો અખો કહે છે ને જો તું જીવ તો કરતા હરી કે છે ઉપર કે શું કહે છે શું કહે છે તમે પોતે શિવ છો પણ એ ભાન આવું છે જીવ છું અને ભગત તો ઘેલા હોય બધા તુહી તુહી વાળા શું હોય ઘેલા હોય એ કઈક ટોળી જમી હોય ને તો હવે અત્યારે અહીંયા આગળ ઘેર કહેવાનું ભૂલી જાય તો ઘેલ થવાના હોય જ્ઞાનીપુર ઘેલ થવાના જ્ઞાનીપુર બહુ ડાયા હોય આદર્શ હોય જગતના આજુબાજુના લોકો વખાણે કરો સંસાર એ બહુ સારું સંસારમાં ક્રોધ માન માયા લોકો હોય નહીં પાડોશો જોડે આડોશો જોડે ખબર ને દીપક ના દીપે સંસાર એ આદર્શ સંસાર હોય આ લોકો સંસારીઓ એવો સંસાર ના હોય એવો સંસારીઓ લોકો ખોટ તો કાઢે છે અમનામ ખોડ ના હોય પણ છતાં લોકો બોલે વાંચ્યું નથી પણ ખરેખર ખોડ ના હોય એમનામાં કારણ કે સંસારમાં અમે રહીએ તો એ ક્ષણવારે અત્યારે હું સંસારમાં નથી તમે સંસારની બહાર ગયા નથી ક્ષણવારે અને હું ક્ષણવાર સંસારમાં આવતો નથી તમારે જો વાતો કરશે ટેપ રેકોર્ડ વાતો કરે પ્રાકૃત ગુણો અનંત અવતાર ના ભેગા કરેલા હોય ને તો હરેપાત થાય ત્યાં શું થાય બધા વેચે જાય એક કલાક માં તમે હરેપાત થાય ત્યાં શું થાય પ્રાકૃત ગુણો પેલા તો પોતાના ગુણો જ છે અને આ તો વ્યતિરેક ગુણો છે બધા શું છે વ્યતિરેક ગુણો આત્મામાં ક્રોધ માન માયા લોકો હોય નહીં લોકો કહે છે આત્મામાં ક્રોધ આત્મા છે આત્માને ના હોય આત્મામાં આત્માના ગુણો બધા ગુરુ લઘુ સ્વભાવના શું કહે છે વધે નહીં ઘટે નહીં એવા સ્વભાવના બધા ગુણો આ ક્રોધ માન માયા લોકો બધે ઘટે એવા બેને બે ચીજ પડે આત્માના ગુણો જે છે ને તે આ ગુરુ લઘુ સ્વભાવના છે વધે નહી ઘટે નહી. એનો પરમાનંદ નામનો ગુણ છે, જરાય વધે નહી ઘટે નહી. જ્ઞાન નામનો ગુણ છે, જરાય વધે નહી. દર્શન નામનો ગુણ જરાય વધે. અને આ ધોધ માનમાં આવેલું તો વધે ઘટે નાક વધે. હે, એ આત્માનો ગુણ નહી. લોકો મને પૂછે શું જળના ગુણ છે કે છે જડ, તો આ કેમ ધોધ માનમાં આવેલો નીકળતું કે એ જડના એ નથી ને આત્માના એ નથી. એ બે વસ્તુ ભેગી થવાથી ઉત્પન્ન થનાર ગુણ છે. કેવા છે? બે વસ્તુ ભેગી થઈ ને તેની મેરે એ ગુણો ઉત્પન્ન થાય. તેમાં બગીચામાં આરસના પથ્થરને ખાયા હોય, રસ્તામાં બગીચામાં તે આખી રાત ફરીએ તો એ ઉપર આપણે કશું વાંધો ના આવે નહીં. અને અત્યારે બે વાગે ફરીએ તો ગળપ પગે શું થાય? દાઝી જાય, દાઝી જાય. ત્યાંથી પથરા એવા છે. કોના ગુણ છે એવા? ના, સૂર્ય ના ગુણ છે એવા? ના, સૂર્ય ને પથ્થર ને ભેગા થવા છે. ના, એ બે ભેગા થયા ને તેના ઉત્પન્ન થયું. એટલે તમે કોઈ પથરા બધા ગરમ થયા કાઢી નાખવા ને હું કઉ ના બધું ઘેર નહી તો ક્રોધ માન માં એવા છે કે માણસ મરી ગયા પછી બધું વાયુ જોડીને બહાર નીકળ્યા પછી આત્મા બાદમાં બધું નીકળ્યા ત્યાર પછી પેલા નીકળે વાયુ જોડીને પછી બહુ ચોક્કસ છે. બધું આત્મા નીકળ્યા પછી છેલ્લા છેલ્લા એવા ક્રોધ માન માં આવેલો વારી જોડી સાફ કરીને પછી નીકળે. તમે પોતે શિવ છો, હવે આ વાત મારે લોકમાં ના બોલાય. મને ભેગા થયા માટે તમને વાત કરું છું. ત્યાં અત્યારે ભેગા હું તમને બોલાવા નથી આવ્યો. સમજો ને, તમે મને ઓળખતા નતા. ભેગા કોણ કરે છે એટલે હું એ આધારે મારે વાતચીત થાય ને, વાતચીત થાય ને. હું જાણું કે કુદરતની ઈચ્છા છે અમને છોડાવવાની, જો એટલે વાતચીત કરીએ. નહીં તો ખરી વાત કોઈને કહેવાય નહીં. આ તો બધું જગત અમારે પોઈઝન કહેવાય, ઝેર સમાન કહેવાય. જગતને તો ભગવાન માથે રાખી અને બધી વાતો કરવી પડે. કેવી? અરે ખરાબ કામ છોડો અને સારા કામ કરો. તો વ્યવહારમાં તો એ જ વાતચીત કરી. આ તો જેને આક્રમણ આવતી હોય દેહાદેશ છોડવા હોય, જગત દેહાદેશ નો અક્ષરે સમજતું નથી. આત્મામાં સ્થિત કેવી રીતે રહેવાય? મહારાજ પૂછે છે આત્મામાં સ્થિત કેવી રીતે રહેવાય? આત્મા મળી, આત્મા પ્રાપ્ત થયા પછી સ્થિર જ રહેવાય. આત્મા પ્રાપ્ત થયો જ નથી, આત્મા જોયો જ નથી. કોઈ અવતારમાં હજુ હજુ કોઈ અવતાર એવો નથી ગયો જેમાં આત્માનો એક વાર એટલી વાર જોવાની હોય. અને અત્યાર સુધી જાણેલી છે એ વાત ખોટી છે. જાણ્યા પછી સ્થિર જ રહેવાય. અત્યાર સુધી જાણી છે તે બધી માનેલી છે, બધી માનેલી કે આપણે મનમાં માની દેશે કે મારે બેંકમાં 2 લાખ છે. આત્મા એવો નથી, આત્મા જડાય એવો નથી. આત્મા એવી વસ્તુ છે કે કોઈ અવતારમાં એ ઓપન થાય એવો નથી. આ જે છે તે અચેતન ને ચેતન કે છે જગત, તેને કે છે સાધુઓ. બીજા બધા સાધુઓ જે આત્મા માને છે ને, એ આત્મા ખરેખર આત્મા નથી. ખરેખર આત્મા તો જાણવા જોઈએ, જ્ઞાની પુરુષ પાસે મળે, ખરેખર આત્મા જાણવાનું ના મળે. અને પછી આયા પછી જાય નહી, એક ક્ષણ જ આવ્યો ભાઈ, એક ક્ષણ વાર બસ. અને જગત નો જાણેલો આત્મા, માનેલો આત્મા, એ કામ આપે નહીં, કદી ફળ આપે નહીં. એ તો ઘણા સાધુઓ કે છે અમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. આ બજાર વેચવા જશે ત્યારે ખબર પડશે. પીળું પીળું તો પિત્તળે દેખાય ને, હોય બેવ દેખાય. પણ તમે જે પીળું માની બેઠા છો હોનું, તો તમે વેચવા જશે ને ત્યારે પેલા ચોકસી કહેશે, દરી અપાસી ગઈ. બધા ધર્મો શું કે છે કે આત્મ જ્ઞાન જાણો, કે આત્મા જાણો. એમ શું, કારણ કે આત્મા જણાય આ દુનિયામાં જાણવા જેવું જ આત્મા છે, બીજું કશું જાણવા જેવું જ નથી. ક્યાં જાણે, વેદમાં આત્મા છે નહી, ચાર વેદમાં આત્મા નથી. વેદમાં વેદ પોતે બોલે છે કે ધીસ ઇઝ નોટ ડેડ, શું કે છે, this is not dead, this is not dead, tu atma ko tiya no hai kaise nahi thi kaise se kaise das bole nahi taka ye kya janwan taka atma thi to tu ved ma kholu chu atma to avastavya the avarnaniya the dishabda the kaise an ved ma to shabda hoy to utre an ata ni shabda the kevo the avarnaniya the avastavya the yo ma sita aave kaise gotu gnani ચાર વેદના ઉપરી હોય ત્યારે વાત કરે. જગત જેને આત્મા માને છે તો આત્મા નો, એ તો ચંચળ આત્માને આત્મા માને છે. કોને માને છે? જે આત્મામાં ચંચળ ગુણો છે ને, તેને આત્મા માને છે. હું હોય આત્મા, દર અસલ આત્મા અચળ હોય. કેવો હોય? દર અસલ આત્મા જે છે ને, તે જાણવાનો કયો છે? અચળ આત્મા જાણવાનો. આ તો લોકો ચંચળની પાછળ પડ્યા છે. તીર્ઘર તીર્ઘર પદ્માસન વાર માથી આ ન હોય આત્મા શું એને કર. આત્મા જુદો છો નથી. આમ પ્રેક્ટિસ મારી પડીને એને સ્થિર કરવાનું હોય તો ત્યારે આત્મા સ્થિર થાય. આત્માનો સ્વભાવ જ સ્થિર છે. કેમ ઉઠ્યા છે? ફોન આવ્યો. ફોન આવ્યો, પાણી લાગ્યું. એ તો સમજાવી દો, લોકો ઉકેલ આવ્યા. અરે માની બેસીને પોતે દુકાન આમ કાઢી છે, દુકાન શું કાઢે? એ પછી પાંચ દસ ઘરાક આવે ને, ક્યારે અનંત ધ્યાનમાં દુકાનદારી ને તો ગરાક ગરાક ને દુકાનદારી ગરાક ને દુકાનદારી માને છે. બોલા જોયું, જે આત્મા ની વાત કરો છો ને તમે, એ બધું ચંચળ આત્મા છે, સાચો આત્મા નથી. આ તો સ્થિર કરવા માટે જરા મનની ભૂમિકા જરા ઠીક થાય તો તેમાં તો દાડો વળે. નંતરતા ધ્યાન વાત જોયું, જઈને ખાધું એક જ આમ જોવાની બેઠા, મેં શું જોવાની પડશે? જોવાણીઓ તો અંધારું જતું રહે. હું આ ઠોકરો ખાઈ ગઈ તારા દવા લીધા નીકળી જાય. મારમાં આવેલો આત્મા નહીં, તેમાંથી એક જણા હાજર હોય ને, કેમનો લાગે? એક જ્ઞાનમાં બે રહે નહીં ને. અને આત્મા તદ્દન જુદો જ છે દેહથી, તદ્દન જુદો. જેમ ઘઉં કોંકડા બે જુદા હોય છે ને, અને કેવાય શું ઘઉં કે છે ને લોકો, ઘઉંમાં કોંકડા નહીં હોતા તો લોક ભાષામાં શું કે છે, ઘઉં લાવો દે બધા, ભાઈ કોંકડા છે તા કે તો વ્યવહારમાં તો એવું જ કહેવાય ઘઉં કહેવાય ભાઈ. અને પાછા કે ઘઉં વેણી નાખો, અરે મારે કોંકડા વેણી નાખવાના છે, તું ઘઉં વેણા વેણવાના છું, કોંકડા છે ઘઉં ના, ઘઉં વેણી નાખો, ઠકેલી સરસ. એવી રીતે આત્માને બીજી પાંચ વસ્તુ બધી ભેગી થયેલી હતા, એને છૂટી કરી આલે જ્ઞાની પુરુષ, મોક્ષનું દાન આપવા આવેલો હોય. શું મોક્ષનું દાન આપવા આવ્યો હોય, મોક્ષ દાતા પુરુષ કહેવાય જ્ઞાની પુરુષ. શું કહેવાય, પોતે મોક્ષમાં રહેતા હોય ને બીજાને મોક્ષમાં રહેવાય, રહેવા માટે દાન અપાવડાવે. સંત પુરુષ કહેવાય, જયારે આત્મા જાણે ત્યારે સત પુરુષ કહેવાય, અને આત્મા જાણીને તેમાં જ રહે ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય. જાણ્યા પછી તેમાં જ રહેવાનું કામ છે, સ્થિરતા રહે કાયમ, એ તારે જ્ઞાની પુરુષ કહેવાય. કાયમ સ્થિરતા હોય જો, અને સત્પુરુષ થયા પછી સ્થિરતાનો જ્યાં સુધી પાછલો જે પ્રારબ્ધ કર્મ ખપાવે નહીં ત્યાં સુધી જયારે સ્થિરતામાં વાંધો આવે, સ્થિરતા તો ખરી પણ પ્રારબ્ધ કર્મ ખપાવવા પડે ને, એને કઈ જવું પડી ગયું હજી તો. આ તો જેને છુટકારો દેહાય ત્યાં છોડવો હોય તેને કામ નહીં, બીજા લોકો કામ નહીં. બધી બધું ચાલ્યા કરે છે, વાસ્તવિકમાં આવું તેવું નથી. આ બધું તો વાસ્તવિકમાં કોઈ ભગવાન આ બનાવનારો નથી, ભગવાન ભગવાન બિગડે ને લોકો, નહીં તો એમ કઈ ભગવાન બનાવી નથી, મારે ચડી વાગે લોકો. આ તો જેને દેહા દેહા છોડવાનું હોય તેને કહેવાય, ખરી હકીકત કેવી દેહાય કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિધિ બરો જેમ છે એમ જાણે તો જ વધે. તેથી અમે કહીએ છીએ કે આ તો ત્યાં પ્યા કર બોલે છે, નહીં તો લોકો કે ભગવાન બોલે છે, આ પોતે જ ભગવાન થઈ બેઠા હોય. એ તો પટેલ છે પાટણના, ભગવાન તો ભાઈ દાદા ભગવાન ભાઈ બેઠા છે, સૌ લોકનો નાથ છે. સારે હા દેહાસ, અને આ બેને કે આ નીરુબેન બગાડ્યું તો એમને અહીં અસર ના થાય. દેહાદ્યાસ ના ઉભો થાય, બીજું બધું એ કરી લે, વ્યવહાર તો ચોખ્ખો કરવો પડે ને, ચોખ્ખો કરવો પડે બિલકુલ, આમાં નફટ રહેવાય નહી, જ્ઞાની પુરુષ નફટ ના હોય. શું કહે, નફટ ચાલે ને, એક ભૂલ થાય તો ચલાવી ના લે, એક ભૂલ થાય તો ચલાવી ના લે. તારે કેટલી ભૂલો થાય છે તારે રોજ, તો દેહમાં આત્મબુદ્ધિ છે, અનંત અવતારથી આનું આ છે. અશુભ છોડે ને શુભ ને જલે એનું નામ આ જગતમાં ચાલ્યા કરે ધર્મ તરીકે. શુભ કેવા જવા દે ને, જવા ના દે ને, શિવ રૂપે જ છે, જીવ શિવ નો ભેદ જાણ્યો જ નથી. અને એનો ભેદ કરી ગયો એટલે થઈ ગયું.